श्री पद्म पुराण सृष्टि खंड अध्याय 46। गणेश जी नो महिमा अने तेमनी स्तुति तथा पूजा नु फल। पुलत्स्य जी कहे छे, भीष्म आ पछी एक दिवस व्यास जी ना शिष्य महामुनि संजय पोताना गुरुदेव ने प्रणाम करीने प्रश्न कर्यो। संजय पूछू, हे गुरुदेव, तमे मने देवताओनी पूजानो जे क्रम होय शास्त्रोक्त बताओ। दररोज पूजा में सौथी पहला कोनु पूजन करवू जोई? व्यास जी बोलिया, हे संजय, विघ्नो ने दूर करवा माटे सर्वप्रथम गणेश जी नी पूजा करवी जोईए। पार्वती देवी ए पूर्व काल में भगवान शंकर ना संयोग थी स्कंद कार्तिकेय अने गणेश नामना बे पुत्रों ने जन्म आप्यो। ते बन्ने ने जोईने देवताओं ने पार्वती पर बहु श्रद्धा उत्पन्न थई અને તેમણે અમૃતથી તૈયાર કરેલો એક દિવ્ય મોદક લાડુ પાર્વતીના હાથમાં આપ્યો। મોદક જોઈને બંને બાળક મા પાસે માંગવા લાગ્યા। ત્યારે પાર્વતી દેવીએ કહ્યું, હું પહેલા લાડુના ગુણોનું વર્ણન કરું છું, તમે બંને સાવધાન થઈને સાંભળો। આ મોદકને સૂંઘવા માત્રથી અમરત્વ પ્રાપ્ત થાય છે। જ્યાંને સૂંઘે અથવા ખાય છે તે સંપૂર્ણ શાસ્ત્રોનો મર્મગ્ન બધા તંત્રોમાં પ્રવીણ લેખક ચિત્રકાર વિદ્વાન જ્ઞાન વિજ્ઞાનના તત્વને જાણનાર અને સર્વજ્ઞ થાય છે, એમાં લગીરે સંદેહ નથી। હે પુત્રો, તમારામાં જે ધર્મના આચરણ દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને આવશે તેને હું આ મોદક આપીશ। તમારા પિતાની પણ આવી જ ઈચ્છા છે। માતાના મુખથી આ વાત સાંભળીને પરમ ચતુર સ્કંદ મોર પર બેસીને તરત જ ત્રિલોકના તીર્થોની યાત્રા માટે નીકળી ગયા। તેમણે મુહૂર્ત જેટલા સમયમાં જ બધા તીર્થોમાં સ્નાન કરી લીધું। આ બાજુ મોટા ઉદર એટલે કે લંબોદર વાળા ગણેશજી સ્કંદ કરતા પણ વધારે ચતુર નીકળ્યા। તેઓ માતા પિતાની પરિક્રમા કરીને બહુ જ પ્રસન્નતાથી પિતાની સામે ઊભા થઈ ગયા। પછી સ્કંદ પણ આવીને તેમની પાસે ઊભા રહ્યા અને બોલ્યા, મને મોદક આપો। ત્યારે પાર્વતીએ બંને પુત્રો તરફ જોઈને કહ્યું, સમસ્ત તીર્થોમાં કરેલું સ્નાન, બધા જ દેવતાઓને કરેલા નમસ્કાર તથા યજ્ઞોનું અનુષ્ઠાન તથા સર્વ પ્રકારના વ્રત મંત્ર યોગ અને સંયમનું પાલન, આ બધા સાધન માતા પિતાના પૂજનના 16મા ભાગની બરાબરી પણ કરતા નથી। તેથી આ ગણેશ સેંકડો પુત્રો અને સેંકડો ગણોથી પણ વધીને છે। તેથી દેવતાઓએ બનાવેલો આ મોદક હું ગણેશને જ આપું છું। માતા પિતાની ભક્તિના કારણે જ દરેક યજ્ઞમાં ગણેશની પ્રથમ પૂજા થશે। મહાદેવજી બોલ્યા, આ ગણેશના અગ્ર પૂજનથી જ બધા દેવતા પ્રસન્ન થાઓ। વ્યાસજી કહે છે, તેથી દ્વિજ માટે ઉચિત છે કે તેમણે બધા કાર્યોમાં પ્રથમ ગણેશનું જ પૂજન કરવું। આમ કરવાથી તે સર્વ કાર્ય યજ્ઞો વગેરેનું ફળ કરોડો ગણું અધિક થશે। સંપૂર્ણ દેવી દેવતાઓનું કથન પણ આ જ છે। દેવાદિદેવી પાર્વતીએ સર્વ ગુણદાયક પવિત્ર મોદક ગણેશજીને આપ્યો તથા બહુ જ પ્રસન્નતા સાથે બધા દેવતાઓની સામે જ તેમને બધા ગણોના અધિપતિ બનાવ્યા। તેથી બધા યજ્ઞો સ્તોત્ર પાઠ તથા નિત્ય પૂજનમાં પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરીને જ મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે। ચતુર્થીના દિવસે પૂરો દિવસ ઉપવાસ કરીને શ્રી ગણેશજીની પૂજા કરવી અને રાત્રે ભોજન કરવું, ગણેશજીની સ્તુતિ આ પ્રમાણે કરવી જોઈએ। શ્રી ગણેશજી તમને નમસ્કાર છે, તમે સંપૂર્ણ વિઘ્નોની શાંતિ કરનારા છો, ઉમાને આનંદ પ્રદાન કરનારા પરમ બુદ્ધિમાન પ્રભો, ભવસાગરમાંથી મારો ઉદ્ધાર કરો, તમે ભગવાન શંકરને આનંદિત કરવા વાળા છો, પોતાનું ધ્યાન કરનારને જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરો છો। હે વિઘ્નરાજ, તમે સંપૂર્ણ દૈત્યોના એકમાત્ર સંહારક છો, તમને નમસ્કાર છે, તમે બધાને પ્રસન્નતા અને લક્ષ્મી આપનારા છો, સંપૂર્ણ યજ્ઞોના એકમાત્ર રક્ષક તથા બધી પ્રકારના મનોરથોને પૂર્ણ કરવા વાળા છો। હે ગણપતે, હું પ્રેમપૂર્વક તમને પ્રણામ કરું છું। ગણાધીપ નમસ્તુભ્યમ સર્વ વિઘ્ન પ્રશાંતિદ ઉમાનંદ પ્રદ પ્રાગ્ન ત્રાહી મામ ભવસાગરાત હરાનંદ કર ध्यान ज्ञान विज्ञानंद प्रभो विघ्न राज नमस्तुभ्यम सर्व देत्ये कसुदन कसुदन सर्व प्रीतिप्रद श्रीद सर्व यज्ञेर रक्षक सर्वाभीष्ट प्रद प्रत्या नमामि त्वाम गणाधिप 61मा अध्याय ना 26 થી 28 શ્લોક સંખ્યા। જે મનુષ્ય ઉપયુક્ત ભાવપૂર્ણ મંત્રોથી ગણેશજીનું પૂજન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। હવે હું ગણેશજીના 12 નામોનું કલ્યાણમય સ્તોત્ર સંભળાવું છું। તેમના 12 નામ આ છે ગણપતિ વિઘ્નરાજ લંબતુંડ ગજાનન દે દ્વેમાતુર હેરંબ એકદંત ગણાધીપ વિનાયક ચારુકર્ણ પશુપાલ અને ભવાત્મજ જે પ્રાતઃ કાળે ઉઠીને આ 12 નામોનો પાઠ કરે છે સંપૂર્ણ વિશ્વ તેના વશમાં થઈ જાય છે તથા તેણે કદી વિઘ્નનો સામનો કરવો પડતો નથી। ગણપતિ વિઘ્નરાજો લંબતુંડો ગજાનન દ્વેમાતુરસ્વ હેરંબ એકદંતો ગણાધીપ વિનાયક સ્વારુકર્ણ પશુપાલો ભવાત્મજ દ્વાદશૈતાની નામાની પ્રાતર ઉત્થાય યહ પઠેત વિશ્વમ તસ્ય ભવેત દ્રશ્યમ નચ વિઘ્નમ ભવેત કચિત। ઉપનયન વિવાહ વગેરે માંગલિક કાર્યોમાં જે શ્રી ગણેશજીનું પૂજન કરે છે તે બધાને પોતાના વશમાં કરી લે છે અને તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય સંપૂર્ણ યજ્ઞોના કળશોમાં ગણનામ ત્વા આ મંત્રથી શ્રી ગણેશજીનું આહવાન કરીને તેમની પૂજા કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તથા તે સ્વર્ગ અને મોક્ષને પણ પ્રાપ્ત કરી લે છે। વિદ્વાન પુરુષોએ માટીની દિવાલોમાં પ્રતિમા અથવા ચિત્રરૂપે પથ્થર પર દરવાજાના લાકડામાં તથા પાત્રોમાં શ્રી ગણેશજીની મૂર્તિ અંકિત કરવી જોઈએ। એ ઉપરાંત બીજા બીજા સ્થાનોમાં પણ જ્યાં હંમેશા દ્રષ્ટિ પડી શકે શ્રી ગણેશજીની સ્થાપના કરીને પોતાની શક્તિ અનુસાર તેમની પૂજા કરવી। જે આમ કરે છે તેના બધા પ્રિય કાર્ય સિદ્ધ થાય છે। તેની સામે કોઈ વિઘ્ન આવતું નથી તથા તે ત્રણેય લોકને પોતાને વશ કરી લે છે। બધા દેવતાઓ પોતાના અભિષ્ટની સિદ્ધિને માટે જેમનું પૂજન કરે છે તે સમસ્ત વિઘ્નોને શાંત કરનાર ગણેશજીને નમસ્કાર છે। અભિપ્રેતાર્થ સિદ્ધ અર્થમ પૂજિતો યહ સુરૈરપી સર્વ વિઘ્ન છદે તસ્મે ગણાધિપતયે નમઃ 63મા અધ્યાયનો 10મો શ્લોક। જે ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય લાગનારા પુષ્પ તથા બીજા સુગંધિત ફૂલોથી ફળ મૂલ મોદક અને સમયાનુસાર સામગ્રીથી દહીં અને દૂધથી પ્રિય લાગનારા વાદ્યોથી તથા ધૂપ અને દીપ વગેરે દ્વારા ગણેશજીની પૂજા કરે છે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। અધ્યાય 46મો પૂર્ણ। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।